वाल्मीकि रामायण किष्किंधा कांड 41मो सर्ग। सुग्रीवे दक्षिण दिशाना स्थानोनो परिचय आपता त्यां प्रमुख वानर वीरोने मोकलवा। आ रीते वानरोनी घणी मोटी सेनाने पूर्व दिशामां प्रस्थापित करीने सुग्रीवे दक्षिण दिशा तरफ चूटेला वानरोने जेमने सारी पेठे पारखी लीधा हता अग्निपुत्र नील कपिवर हनुमानजी ब्रह्माजीना महाबलीपुत्र जांबवान सुहोत्र सरारी सरगुल्म गज गवाक्ष गवई सुषेण प्रथम सुषेण बे हता। एक सुषेण जे ताराना पिता हता अने बीजो वानर युद्धपति हतो। प्रथम सुषेण हता। ऋषभ मेंद द्रिविंद सुषेण बीजो एटले के वानर युद्धपति हता। गंधमादन हुतासनना बे पुत्रों उल्कामुख अने अनंग असंग तथा अंगद वगैरह मुख्य मुख्य वीरों ने जेव अति वेग अने पराक्रम संपन्न हता विशेषज्ञ वानरराज सुग्रीवे दक्षिण दक्षिण में जवानी आज्ञा आपी। महान बलशाली अंगद ने એ બધા વાનરવીરોના નાયક બનાવીને એમને દક્ષિણ દિશામાં સીતાની શોધની જવાબદારી સોંપી। એ દિશામાં જે જે દુર્ગમ સ્થાન હતા એમનો પણ કપિરાજ સુગ્રીવે એ શ્રેષ્ઠ વાનરોને પરિચય આપ્યો। અહીં દક્ષિણ દિશાનો વિભાગ કિષ્કિંધાથી ન કરતા આર્યવ્રતથી કર્યો છે। પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર અને હિમાલયથી વિંધ્યના ભાગને આર્યવ્રત કહે છે। સુગ્રીવે દક્ષિણ દિશાના જે સ્થાનનો પરિચય આપ્યો છે એમની સંગતિ આર્યવ્રતથી જ દિશાનું વિભાજન કરવાથી બેસે છે। આગળ એમણે કહ્યું, વાનરો તમે બધા જાત જાતના વૃક્ષો અને લતાઓથી સુશોભિત હજારો શિખરોના વિંધ્ય પર્વત મોટા મોટા નાગોથી સેવિત રમણીય નર્મદા નદી સુરમ્ય ગોદાવરી મહાનદી કૃષ્ણવેણી તથા મોટા મોટા નાગોથી સેવિત મહાભાગા વરદા વગેરે નદીઓના તટો પર અને મેખલ એટલે કે મેકલ ઉત્કલ અને દશારણ દેશના નગરોમાં તથા આમ્રવંતી અને અવંતીપુરીમાં પણ બધા સ્થળોએ સીતાની શોધ કરો। એ જ રીતે વિદર્ભ રૃષ્ટિક રમ્ય માહિષિક દેશ વંગ અન્ય પાઠ મુજબ અહીં મત્સ્ય દેશ સમજવો જોઈએ। વંગ કેતા મત્સ્ય દેશ કલિંગ તથા કૌશિક વગેરે દેશોમાં સર્વ સ્થાનોમાં શોધીને પર્વત નદી અને ગુફાઓ સહિત સમગ્ર દંડકારણમાં શોધખોળ કરજો। ત્યાં જે ગોદાવરી નદી છે એમાં બધી જ બાજુ વારંવાર જોવું। એ જ રીતે આંધ્ર પુંડ ચોલ પાંડ્ય તથા કેરળ વગેરે દેશોમાં પણ શોધ કરજો। ત્યાર પછી અનેક ધાતુઓથી અલંકૃત અયોમુખ યમકેતા અહીં રામાયણ તિલકના લેખક અયોમુખને મલય પર્વતનું નામાંતર માને છે। ગોવિંદરાજ એને સહ પર્વતનો પર્યાય સમજે છે તથા રામાયણ શિરોમણિ અયોમુખને આ બંનેથી જુદો સ્વતંત્ર પર્વત માને છે। અહીં તિલકકારના મતનું અનુસરણ કરવું। અયોમુખ એટલે કે મલય પર્વત પર પણ જજો। એના શિખરો બહુ વિચિત્ર છે। એ શોભાવંત પર્વત ખીલેલા વિચિત્ર ઉપવનો ધરાવે છે। એના બધા સ્થાનોમાં સુંદર ચંદનના વન છે। એ મહાપર્વત મલય પર સીતાની સારી પેઠે શોધ કરજો। ત્યાર પછી સ્વચ્છ જળવાળી દિવ્ય નદી કાવેરીને જે અપ્સરાઓ વિહાર કરે છે તમે જોશો। એ પ્રસિદ્ધ મલય પર્વતના શિખર પર બેઠેલા સૂર્ય સમાન મહાન તેજસ્વી મુનિશ્રેષ્ઠ અગસ્ત્યના દર્શન કરજો। જોકે અગાઉ પંચવટીથી ઉત્તર ભાગમાં અગસ્ત્યના આશ્રમનું વર્ણન આવ્યું છે, તેમ છતાં અહીં મલય પર્વત પર પણ એમનો આશ્રમ હતો એવું માનવું જોઈએ। જેમ વાલ્મીકિ મુનિનો આશ્રમ અનેક સ્થાનોમાં હતો એ જ રીતે આમનો પણ હતો અથવા અગસ્ત્ય નામના કોઈ બીજા ઋષિ હતા તેવું માનવું જોઈએ। ત્યાર પછી એ પ્રસન્નચિત્તના મહાત્માની આજ્ઞા લઈને ગ્રાહો મગરોથી સેવાયેલી મહાનદી તામ્રપર્ણીને પાર કરજો. એના દ્વીપ અને જળ વિચિત્ર ચંદન વનોથી આચ્છાદિત છે. એ સુંદર સાડીથી વિભૂષિત યુવતી પ્રેયસીની જેમ પોતાના પ્રિયતમ સમુદ્રને મળે છે. વાનરો, ત્યાંથી આગળ વધતા તમે પાંડ્યવંશી રાજાઓના નગર દ્વારે લાગેલા સોનાના બારણાના દર્શન કરશો, જે મુક્તામણીઓથી વિભૂષિત અને દિવ્ય છે. આધુનિક તાંજોર જ પ્રાચીન પાંડ્યવંશી નરેશનું નગર છે. આ નગરમાં પણ શોધખોળ કરવા માટે સુગ્રીવ વાનરોને આદેશ આપી રહ્યા છે. પાંડ્યવંશીનું આ વિસ્તૃત વાત હતી. ત્યાર પછી સમુદ્રના તટ પર જઈને એને પાર કરવા વિશે પોતાના કર્તવ્યનો સારી પેઠે નિશ્ચય કરીને એનું પાલન કરજો. મહર્ષિ અગત્યે સમુદ્રની અંદર એક સુંદર સોનાના પર્વતને સ્થાપિત કર્યો છે, જે મહેન્દ્રગીરીના નામે પ્રસિદ્ધ છે. એના શિખરો તથા ત્યાંના વૃક્ષો વિચિત્ર શોભા ધરાવે છે. એ શોભાશાળી પર્વત શ્રેષ્ઠ સમુદ્રમાં ઊંડે સુધી ઘૂસેલો છે. વિવિધ પ્રકારના ખીલેલા વૃક્ષો અને લતાઓ એ પર્વતની શોભામાં વૃદ્ધિ કરે છે. દેવતા, ઋષિ, શ્રેષ્ઠ યક્ષ અને અપ્સરાઓની ઉપસ્થિતિથી એની શોભા વિશેષ વધી જાય છે. સિદ્ધો અને ચારણોના સમુદાય ત્યાં બધે ફેલાયેલા છે. આ બધાના કારણે મહેન્દ્ર પર્વત અત્યંત મનોરમ લાગે છે. સહસ્ત્ર નેત્રધારી ઇન્દ્ર દરેક પર્વના દિવસે એ પર્વત પર પર્દાપણ કરે છે. એ સમુદ્રની પેલે પાર એક દ્વીપ છે, જેનો વિસ્તાર 100 યોજન છે. ત્યાં મનુષ્ય જઈ શકતા નથી. એ જે દીપ્તિશાળી દ્વીપ છે, એમાં ચારે બાજુ પૂરા પ્રયત્નપૂર્વક તમારે સીતાની વિશેષ રૂપે શોધ કરવી જોઈએ. એ જ દેશ ઇન્દ્ર જેવા તેજસ્વી દુરાત્મા રાક્ષસરાજ રાવણનું જે આપણો વધ્ય છે, નિવાસસ્થાન છે. એ દક્ષિણ સમુદ્રની વચ્ચે અંગારકા નામે એક પ્રસિદ્ધ રાક્ષસી રહે છે, જે છાયા પકડીને પ્રાણીઓને ખેંચી લે છે અને એમને ખાઈ જાય. એ લંકા દ્વીપમાં જે સંદિગ્ધ સ્થાનો છે એ બધામાં આ રીતે શોધ કરીને જ્યારે સ્થાનો તમે નિસંદેહપણે સમજી લો અને તમારા મનનો સંશય દૂર થઈ જાય, ત્યારે તમે લંકા દ્વીપને પણ પાર કરીને આગળ વધી જજો અને અપાર તેજસ્વી શ્રી રામચંદ્રજીની પત્નીની શોધ કરજો. લંકાને ઓળંગીને આગળ વધતા 100 યોજન વિસ્તારવાળા સમુદ્રમાં એક પુષ્પિતક નામનો પર્વત છે, જે પરમ શોભા સંપન્ન તથા સિદ્ધો અને ચારણોનું નિવાસ સ્થાન છે. એ ચંદ્રમા અને સૂર્ય જેવો તેજસ્વી છે તથા સમુદ્રના જળમાં ઊંડે સુધી ઘૂસેલો છે. એ પોતાના વિસ્તૃત શિખરોથી આકાશમાં રેખા દોરતો હોય એ રીતે શોભી રહ્યો છે. એ પર્વતનું એક સુવર્ણમય શિખર છે, જેનું દરરોજ સૂર્યદેવ સેવન કરે છે. એ જ રીતે આનું એક રજતમય શ્વેત શિખર છે, જેનું ચંદ્રમાં સેવન કરે છે. કૃતજ્ઞ, નૃશંસ અને નાસ્તિક પુરુષો એ પર્વતના શિખરને જોઈ શકતા નથી. વાનરો, તમે સૌ મસ્તક નમાવીને પર્વતને પ્રણામ કરજો અને ત્યાં બધી બાજુ સીતાને શોધજો. એ દુર્ધર્ષ પર્વતને ઓળંગીને આગળ વધશો એટલે સૂર્યવાન નામનો પર્વત દેખાશે. ત્યાં જવાનો માર્ગ અતિ દુર્ગમ છે અને પુષ્પિતકથી 14 યોજન દૂર છે. સૂર્યવાનને ઓળંગીને જ્યારે તમે આગળ વધશો ત્યારે તમને વૈદ્યુત નામનો પર્વત મળશે. ત્યાંના વૃક્ષો સંપૂર્ણ મનોવાંછિત ફળોથી યુક્ત અને બધી ઋતુઓમાં મનોહર શોભાથી સંપન્ન છે. વાનરો, એમનાથી સુશોભિત વૈદ્યુત પર્વત પર ઉત્તમ ફળમૂળ ખાઈને અને સેવન કરવા યોગ્ય મધુનું પાન કરીને તમે આગળ વધજો. પછી કુંજર નામક પર્વત દેખાશે, જે નેત્રો અને મનને પણ અત્યંત ગમી જાય એવો છે. એના ઉપર વિશ્વકર્માએ બનાવેલ મહર્ષિ અગત્યનું એક સુંદર ભવન છે. આ મહર્ષિ અગત્યનું એક ત્રીજું સ્થાન છે. કુંજર પર્વત પર બનેલો અગસ્ત્યનું એ દિવ્ય ભવન સુવર્ણમય તથા વિવિધ પ્રકારના રત્નોથી વિભૂષિત છે. એનો વિસ્તાર 1 યોજનનો છે અને ઊંચાઈ 10 યોજનની છે. એ જ પર્વત પર સર્પોના નિવાસ સ્થાન રૂપ એક નગરી છે જેનું નામ ભોગવતી છે. આ પાતાળની ભોગવતી પુરીથી જુદી છે. આ પુરી દુર્જય છે. એના રસ્તા બહુ મોટા અને વિસ્તૃત છે. એ બધી બાજુથી સુરક્ષિત છે. તીક્ષ્ણ દાઢવાળા મહાવિષધર ભયંકર સર્પ એની રક્ષા કરે છે. એ ભોગવતી પુરીમાં મહાભયંકર સર્પરાજ વાસુકી નિવાસ કરે છે. એ યોગ શક્તિથી અનેક રૂપ ધારણ કરીને બંને ભોગવતી પુરીઓમાં એક સાથે રહી શકે છે. તમારે વિશેષ રૂપે એ ભોગવતી પુરીમાં પ્રવેશ કરીને ત્યાં સીધાની શોધ કરવી જોઈએ. તે પુરીમાં જે ગુપ્ત અને વ્યવધાન રહિત સ્થાન હોય ત્યાં બધે સીતાની શોધ કરવી જોઈએ. એ પ્રદેશને ઓળંગીને આગળ જતા તમને ઋષભ નામનો મોટો પર્વત મળશે. એ શોભાશાળી ઋષભ પર્વત સઘળા રત્નોથી ભરેલો છે. ત્યાં ગોશીર્ષક, પદ્મક, હરિશ્યામ વગેરે નામોનું દિવ્ય ચંદન ઉત્પન્ન થાય છે. એ ચંદન વૃક્ષ અગ્નિની જેમ પ્રજ્વલિત થતું રહે છે. એ ચંદનને જોઈને કદાપી તમારે એનો સ્પર્શ કરવો ન જોઈએ, કારણ કે રોહિત નામના ગંધર્વો એ ઘોર વનની રક્ષા કરે છે. ત્યાં સૂર્ય જેવા કાંતિમાન 5 ગંધર્વરાજ રહે છે. એમના નામ છે શૈલુષ ગ્રામણી, શિક્ષ એટલે શિગ્રુ, શુક અને બભ્રુ. એ ઋષભની આગળ પૃથ્વીની અંતિમ સીમા પર સૂર્ય, ચંદ્રમા તથા અગ્નિતુલ્ય તેજસ્વી પુણ્યકર્મા પુરુષોનું નિવાસ સ્થાન છે. તેથી ત્યાં દુર્ધર્ષ સ્વર્ગ વિજયી સ્વર્ગના અધિકારી પુરુષો જ વસે છે. એની આગળ અત્યંત ભયાનક પિતૃલોક છે. ત્યાં તમારે જવું ન જોઈએ. આ ભૂમિ યમરાજની રાજધાની છે, જે કષ્ટપ્રદ અંધકારથી આચ્છાદિત છે. વીર શ્રેષ્ઠ વાનરો, બસ દક્ષિણ દિશામાં આટલે જ દૂર સુધી તમારે જવાનું અને શોધવાનું છે. એનાથી આગળ જવું અસંભવ છે, કેમ કે ત્યાં જંગમ પ્રાણીઓની ગતિ નથી. આ બધા સ્થાનોમાં સારી પેઠે જોઈ તપાસીને બીજા પણ જે સ્થાન શોધ કરવા જેવા લાગે ત્યાં પણ વિદેહી કુમારીની શોધ કરજો. ત્યાર પછી તમારે બધાએ પાછા આવી જવું જોઈએ. જે 1 મહિનો પૂરો થતાં સૌ પહેલાં અહીં આવીને એવું કહેશે કે મેં સીતાજીના દર્શન કર્યા છે. એ મારા જેવો વૈભવ સંપન્ન થઈ ભોગ્ય પદાર્થોનો અનુભવ કરતો રહીને સુખપૂર્વક વિહાર કરશે. એનાથી વધીને પ્રિય મારા માટે બીજો કોઈ નહીં હોય. એ મારા માટે પ્રાણોથી પણ વધીને પ્રિય હશે તથા અનેકવાર અપરાધ કર્યો હશે તો પણ મારો બંધુ બનીને રહેશે. તમારા બધાના બળ પરાક્રમ અપાર છે. તમે બધા વિશેષ ગુણવાન ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા છો. રાજકુમારી સીતાનો જે રીતે પણ પત્તો મળી શકે એ રીતે ઉત્તમ પ્રકારના પુરુષાર્થનો આરંભ કરો. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષરામાયણ આદિ કાવ્યના કિષ્કિંધાકાંડમાં 41મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.